શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 64 રાજા નરિશ્યંત અને દમનું ચરિત્ર. માર્કંડેજી કહે છે, મરુતના 18 પુત્રોમાં નરિશ્યંત સૌથી મોટા અને શ્રેષ્ઠ હતા. ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ મહારાજ મરુતે 85,000 વર્ષો સુધી સમગ્ર પૃથ્વી પર રાજ કર્યું. ધર્મપૂર્વક રાજ્યનું પાલન અને ઉત્તમ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને મરુતે પોતાના મોટા પુત્ર નરિશ્યંતને રાજપદ પર અભિષિક્ત કરી દીધો અને સ્વયં વનમાં ચાલ્યા ગયા. ત્યાં એકાગ્રચિત થઈને તેમણે બહુ ભારે તપસ્યા કરી અને પોતાના સુયસ દ્વારા પૃથ્વી અને આકાશને વ્યાપ્ત કરીને તેઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તેમના બુદ્ધિમાન પુત્ર નરિશ્યંતે પોતાના પિતા તથા અન્ય પૂર્વજોના ચરિત્રોની આલોચના કરીને મનમાં વિચાર્યું, વંશની માન મર્યાદાનું પાલન, લજ્જાની રક્ષા, શત્રુ ઉપર ક્રોધ, દરેકને પોતપોતાના ધર્મમાં પ્રેરિત કરવા અને યુદ્ધમાં કદી પીઠ ન દેખાડવી. આ બધી વાતોનું મારા પૂર્વજોએ તથા પિતાજીએ જેવું પાલન કર્યું છે તેવું બીજો કોણ કરી શકે છે? મારા પૂર્વજોએ કયું એવું શુભ કાર્ય કર્યું નથી જે હું કરું? તેઓ મોટા મોટા યજ્ઞો કરનારા, જીતેન્દ્રિય સંગ્રામથી પાછા ન હટનારા, મોટા મોટા યુદ્ધમાં ભાગ લેનારા તથા અનુપમ પુરુષાર્થી હતા. હું નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરીશ. મારા પૂર્વ રાજાઓએ સ્વયં જ નિરંતર યજ્ઞો કર્યા છે, બીજાઓ પાસે કરાવ્યા નથી. હું એવું કરીશ જેથી બીજા લોકો પણ યજ્ઞ કરે. આવો વિચાર કરીને મહારાજ નરિશ્યંતે ધનદાનથી સુશોભિત એક એવો યજ્ઞ કર્યો જેના જેવો યજ્ઞ બીજા કોઈએ કર્યો ન હતો. તેમણે બ્રાહ્મણોને જીવન નિર્વાહ માટે બહુ મોટી સંપત્તિ આપીને તેનાથી 100 ગણું અન્નદાન કર્યું. આ ભૂમિ પર રહેનારા દરેક બ્રાહ્મણને ધન અને અન્ન આપવા ઉપરાંત ગાયો, વસ્ત્ર, આભૂષણ તથા અનાજના ભંડાર પણ આપ્યા. ત્યાર પછી રાજાએ બીજો યજ્ઞ શરૂ કરવાનું વિચાર્યું. ત્યારે એના માટે તેમણે ક્યાંય બ્રાહ્મણ જ મળ્યા નહીં. તેઓ જે બ્રાહ્મણનું વર્ણન કરતા તે કહેતો, હું તો સ્વયં જ યજ્ઞ કરી રહ્યો છું, આપ બીજા કોઈ બ્રાહ્મણનું વર્ણન કરો. આપે પહેલા જ યજ્ઞમાં એટલું ધન આપી દીધું છે જે અનેક યજ્ઞો કરવાથી પણ સમાપ્ત નહીં થાય. હવે મારે વધારે ધનની જરૂર નથી. જ્યારે એક પણ બ્રાહ્મણ યજ્ઞ માટે ન મળ્યો ત્યારે મહારાજે બહિર્વેદીમાં દાન આપવાનું આયોજન કર્યું. તો પણ ધનથી ઘર ભરેલા રહેવાના કારણે બ્રાહ્મણોએ તે દાન ગ્રહણ કર્યું નહીં. તે સમયે રાજાએ આ ઉદ્ગાર પ્રગટ કર્યો, અહો, આ પૃથ્વી પર ક્યાંય એક પણ નિર્ધન બ્રાહ્મણ નથી. આ કેટલી સુંદર વાત છે. ત્યાર પછી તેમણે ભક્તિપૂર્વક વારંવાર પ્રણામ કરીને કેટલાક બ્રાહ્મણોને ઋત્વિજ બનાવ્યા અને બહુ મોટો યજ્ઞ આરંભ કર્યો. તે સમયે મહાન આશ્ચર્યની વાત એ થઈ કે ભૂમંડળના બધા બ્રાહ્મણ યજ્ઞ કરવા લાગ્યા, તેથી રાજાના યજ્ઞ મંડપમાં કોઈ સદસ્ય ન બની શક્યું. કેટલાક બ્રાહ્મણ યજમાન હતા અને કેટલાક યજ્ઞ કરાવનાર પુરોહિત બની ગયા. રાજા નરિશ્યંતે જે સમયે યજ્ઞ આરંભ કર્યો તે સમયે પૃથ્વીના સમસ્ત બ્રાહ્મણે તેમના આપેલા દ્રવ્યથી યજ્ઞ કરવા લાગ્યા. પૂર્વ દિશામાં 18 કરોડ, પશ્ચિમમાં 7 કરોડ, દક્ષિણમાં 14 કરોડ અને ઉત્તરમાં 15 કરોડ યજ્ઞ એક સાથે આરંભ થયા. આ પ્રમાણે મરુતનંદન રાજા નરિશ્યંત મોટા ધર્માત્મા થયા. તેઓ પોતાના બળ અને પુરુષાર્થ માટે સર્વત્ર પ્રસિદ્ધ હતા. નરિશ્યંતનો દમ નામનો પુત્ર થયો જે દુષ્ટ શત્રુઓનું દમન કરનારો હતો. તેનામાં ઇન્દ્ર જેટલું બળ અને મુનિઓના જેવી દયા તેમજ શીલ હતું. પ્રભુની કન્યા ઇન્દ્રસેના નરિશ્યંતની પત્ની હતી. તેના ગર્ભથી દમનો જન્મ થયો હતો. તે મહાયશસ્વી પુત્રે 9 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહીને તેના દ્વારા દમનું પાલન કરાવ્યું તથા સ્વયં પણ દમનશીલ હતો. તેથી ત્રિકાળ વેતા પુરોહિતે તેનું નામ દમ રાખ્યું. રાજકુમાર દમે દૈત્યરાજ વૃષપર્વા પાસેથી સંપૂર્ણ ધનુર્વેદનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તપોવન નિવાસી દૈત્યરાજ દુદુંબી પાસેથી સંપૂર્ણ અસ્ત્ર પ્રાપ્ત કર્યા. મહર્ષિ શક્તિ પાસેથી સંપૂર્ણ વેદ વેદાંગોનું અધ્યયન કર્યું અને રાજર્ષિ આષ્ટ્રીશ્રેણ પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી. તેઓ સુંદર રૂપવાન મહાત્મા, અસ્ત્રવિદ્યાના જ્ઞાતા અને મહાન બળવાન હતા. તેથી રાજકુમારી સુમનાએ પિતા દ્વારા આયોજિત સ્વયંવરમાં તેમને પોતાના પતિ તરીકે પસંદ કરી લીધા. તે દશાર્ણ દેશના બળવાન રાજા ચારુવર્માની પુત્રી હતી. તેની પ્રાપ્તિ માટે ત્યાં જેટલા રાજા આવ્યા હતા બધા જોતા જ રહી ગયા અને તેમણે દમનું વરણ કરી લીધું. મદ્ર રાજકુમાર મહાનંદ, જે મહાન બળવાન અને પરાક્રમી હતો, સુમનામાં આસક્ત થઈ ગયો હતો. એ જ પ્રમાણે વિદર્ભ દેશના રાજા શક્રંદનનો રાજકુમાર વપુષ્માન તથા ઉદાર બુદ્ધિ મહાધનુ પણ સુમના પ્રત્યે આકૃષ્ટ હતા. તે બધાએ જોયું સુમનાએ દુષ્ટ શત્રુદમન દમનું વરણ કરી લીધું ત્યારે કામથી મોહિત થઈને પરસ્પર વિચાર કર્યો, આપણે આ સુંદર કન્યાને બળપૂર્વક પકડીને ઘેર લઈ જઈએ, ત્યાં સ્વયંવરની વિધિથી આપણામાંથી જેનું વરણ કરશે તેની પત્ની થશે. આવો નિશ્ચય કરીને તે ત્રણેય રાજકુમારોએ દમની પાસે ઊભી રહેલી તે સુંદર કન્યાને પકડી લીધી. તે સમયે જે રાજા દમના પક્ષમાં હતા તેમણે બહુ ઘોંઘાટ મચાવ્યો. કેટલાક લોકો ક્રોધિત થયા અને કેટલાક મધ્યસ્થી બની ગયા. આ ઘટનાથી દમના મનમાં લેશ માત્ર ગભરામણ ન થઈ. તેમણે ચારે બાજુ ઊભા રહેલા રાજાઓની સામે જોઈને કહ્યું, ભૂપાલો, સ્વયંવર એક ધાર્મિક કાર્ય છે, પરંતુ તે વાસ્તવમાં ધર્મ છે કે અધર્મ? આ કન્યાને આ લોકોએ જે બળપૂર્વક પકડી લીધી છે એ ઉચિત છે કે અનુચિત? જો સ્વયંવર અધર્મ છે ત્યારે તો મારે આનાથી કોઈ મતલબ નથી, આ ભલે બીજાની પત્ની થઈ જાય, પરંતુ જો તે ધર્મ છે ત્યારે તો આ મારી પત્ની થઈ ચૂકી છે. આ સ્થિતિમાં આ પ્રાણોને ધારણ કરીને શું થશે જે શત્રુની ઉપેક્ષા કરીને બચાવવામાં આવે છે? ત્યારે દશાર્ણ નરેશ ચારુવર્માએ ઘોંઘાટ શાંત કરાવીને પૂછ્યું, રાજાઓ, તમે આજ ધર્મ અને અધર્મ સાથે સંબંધ રાખનારી વાત પૂછી છે, એનો ઉત્તર આપ લોકો આપો જેથી આમનો અને મારા ધર્મનો લોપ ન થાય. ત્યારે કેટલાક રાજાઓએ કહ્યું, પરસ્પર અનુરાગ હોય તો ગાંધર્વ વિવાહનું વિધાન છે, પરંતુ તે ક્ષત્રિયોને માટે જ વિહિત છે, વૈશ્ય શુદ્ર અને બ્રાહ્મણોને માટે નહીં. દમનું વરણ કરી લેવાથી આપની આ કન્યાનો ગાંધર્વ વિવાહ થઈ ગયો છે. આ રીતે ધર્મની દ્રષ્ટિએ આપની પુત્રી દમની પત્ની થઈ ગઈ. જે મોહવશ એનાથી વિપરીત આચરણ કરે છે તે કામાસક્ત છે. આ વચન આ સાંભળીને દમના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તેમણે ધનુષ્ય ચડાવ્યું અને આ વચન કહ્યું, જો મારી પત્નીને મારી સામેથી બળવાન રાજાઓ દ્વારા હરી જવામાં આવે તો મારા જેવા નપુસંકના ઉત્તમ કુળથી તથા બે ભુજાઓથી શું લાભ થશે, શું લાભ થયો? તે દશામાં તો મારા અસ્ત્રોને, શૌર્યને, બાણોને, મનુષ્યને તથા મહાત્મા મરુતના કુળમાં પ્રાપ્ત થયેલા જન્મને પણ ધિક્કાર છે. આમ કહીને દમે મહાનંદન વગેરે શત્રુઓને કહ્યું, ભૂપાલો, આ કન્યા અત્યંત સુંદર અને કુલીન છે, આ જેની પત્ની નથી થઈ તેનો જન્મ લેવો વ્યર્થ છે. આવો વિચાર કરીને તમે લોકો યુદ્ધમાં એવો યત્ન કરો જેથી મને પરાસ્ત કરીને આને પોતાની પત્ની બનાવી શકું. આમ કહીને રાજકુમાર દમે ત્યાં બાણોની વૃષ્ટિનો આરંભ કર્યો, જેમ અંધકાર વૃક્ષોને ઢાંકી દે છે તે જ પ્રમાણે દમે તે રાજાઓને બાણોથી ઢાંકી દીધા. તે રાજાઓ પણ વીર હતા તેથી બાણ, શક્તિ, વૃષ્ટિ તથા મુદગરોની વર્ષા કરવા લાગી, પરંતુ દમે દુશ્મનોના તમામ અસ્ત્રોને સહજમાં કાપી નાખ્યા. ત્યારે મહાપરાક્રમી મહાનંદ ત્યાં આવી પહોંચ્યો અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દમે તેમની છાતીમાં કાલાગ્નિ સમાન ભયંકર બાણ માર્યો. તેનાથી તેની છાતી વિદીર્ણ થઈ ગઈ. છતાં તેણે તે બાણને ખેંચીને કાઢી નાખ્યું અને દમની ઉપર ચળકતી તલવાર ફેંકી. તેને ઉલ્કાની જેમ પોતાના ઉપર આવતી જોઈને દમે શક્તિના પ્રહારથી તેને કાપી નાખી અને વેતસપત્ર નામના બાણથી મહાનંદનું મસ્તક ધડથી અલગ કરી દીધું. મહાનંદના મરાઈ જવાથી મોટા ભાગના રાજાઓ પીઠ દેખાડીને ભાગી ગયા. માત્ર કુંડિનપુરનો સ્વામી વપુષ્માન તેમની સામે લડતો રહ્યો. યુદ્ધમાં તેની તલવારને દમે બહુ જ સ્ફૂર્તિથી કાપી નાખી તથા તેના સારથી અને ધજાને પણ કાપીને પાડી દીધા. તલવાર કપાઈ જતા વપુષ્માને ગદા ઉઠાવી, પરંતુ તેને પણ દમે કાપી નાખી. પછી વપુષ્માન કોઈ શ્રેષ્ઠ આયુધ હાથમાં લેવા લાગ્યો ત્યારે જ દમે તેને બાણોથી વીંધીને પૃથ્વી પર પાડી નાખ્યો. પૃથ્વી પર પડતા જ તેનું સંપૂર્ણ શરીર વ્યાકુળ થઈ ગયું. તે થરથર કાપવા લાગ્યો. હવે યુદ્ધ કરવાનો તેનો વિચાર ન રહ્યો. તેને આવી અવસ્થામાં જોઈને દમે તેને જીવતો છોડી દીધો અને પ્રસન્ન ચિત્તે સુમનાને સાથે લઈને ચાલતો થયો. ત્યારે દશારણ દેશના રાજા ચારુવર્માએ પ્રસન્ન થઈને દમ અને સુમનાના વિધિપૂર્વક લગ્ન કરાવ્યા. ત્યાર પછી થોડો સમય રોકાયા બાદ દમ પોતાની પત્ની સાથે પોતાના ઘરે ચાલ્યા ગયા. દશારણ રાજે પણ અનેક હાથી, ઘોડા, રથ, ગાયો, ખચ્ચર, ઊંટ, દાસદાસીઓ, વસ્ત્ર, આભૂષણ અને ધનુષ્ય વગેરે શ્રેષ્ઠ સામગ્રીઓ તથા અનેક વસ્તુઓ દહેજમાં આપીને વરવધુને વિદાય કર્યા. મહામુને દમ સુમનાને પત્ની રૂપે પ્રાપ્ત કરીને બહુ પ્રસન્ન હતા. ઘેર આવીને તેમણે માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. સુમનાએ પણ સાસુ સસરાના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યારે તે બંનેએ પણ આશીર્વાદ આપીને નવદંપતિને અભિનંદન આપ્યા. પછી તો નરિશ્ચંતના નગરમાં બહુ ભારે ઉત્સવનું આયોજન થયું. દશારણ રાજ સંબંધી થયા અને કેટલાક રાજા યુદ્ધમાં પુત્રના હાથે પરાસ્ત થઈ ગયા. આ સાંભળીને મહારાજ નરિશ્ચંત બહુ પ્રસન્ન થયા. દશારણ રાજકુમારી સુમના દમની સાથે બહુ સમય સુધી વિહાર કરતી રહી. પછી તેણે ગર્ભધારણ કર્યો. રાજા નરિશ્ચંત પણ બધા ભોગ ભોગવીને વૃદ્ધ થઈ ગયા હતા. તેથી દમને રાજપદ પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. તેમની યશસ્વીની પત્ની ઇન્દ્રસેનાએ પણ તેમનું જ અનુસરણ કર્યું. નરિશ્ચંત તથા વાનપ્રસ્થના નિયમોનું પાલન કરીને રહેવા લાગ્યા. એક દિવસ દેશનો રાજકુમાર વપુષ્માન, જે સ્કંદનો પુત્ર હતો, થોડી સેના સાથે વનમાં શિકાર માટે ગયો. તેણે તપસ્વી નરિશ્ચંત તથા તેમની પત્ની ઇન્દ્રસેનાને તપસ્યાથી અત્યંત દુર્બળ જોઈને પૂછ્યું, આપ વાનપ્રસ્થ આશ્રમમાં સ્થિત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છો, મને જણાવો. રાજા નરિશ્ચંતે મૌન વ્રત ધારણ કરી લીધું હતું, તેથી તેમણે કોઈ જવાબ ન આપ્યો. પરંતુ તેમના પત્ની ઇન્દ્રસેનાએ બધી વાતો સાચે સાચી કહી દીધી. પરિચય મળતા વપુષ્માને વિચાર્યું, હવે તો હું મારા શત્રુના પિતાને જાણી ગયો છું. પછી તેણે ક્રોધપૂર્વક નરિશ્ચંતની જટા પકડી લીધી. ઇન્દ્રસેના આંસુ વહાવતી ગદગદ કંઠે રડવા લાગી. વપુષ્માને મ્યાનમાંથી તલવાર કાઢીને આ વાત કહી, જેણે યુદ્ધમાં મને પરાસ્ત કર્યો અને મારી સુમનાને હરી લીધી, તે દમના પિતાને આજે હું મારી નાખીશ, હવે તે આવીને આની રક્ષા કરે. આમ કહીને તે દુરાચારી ઇન્દ્રસેનાને રડતી બિલખતી મૂકીને નરિશ્ચંતકનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે સમસ્ત મુનિ તથા અન્ય વનવાસી પણ તેને ધિક્કારવા લાગ્યા. વપુષ્માન પોતાના નગરમાં ચાલ્યો ગયો. તેના ગયા પછી ઇન્દ્રસેનાએ એક શુદ્ર તપસ્વીને પોતાના પુત્ર પાસે મોકલ્યો અને કહ્યું, તમે જલ્દી જઈને મારા પુત્રને આ હાલતની જાણ કરો. મારો સંદેશ આ પ્રમાણે કહેજો, મહારાજની આ રીતે તિરસ્કારપૂર્વક હિંસા જોઈને હું બહુ દુઃખી છું. રાજા થવાનો અધિકાર તેને છે જે ચારે વર્ણો અને આશ્રમોની રક્ષા કરે. તમે તો તપસ્વીઓની રક્ષા કરતા નથી. શું આજ તમારા માટે ઉચિત છે? તમારા મહારાજ નરિશ્ચંતના વિષયમાં આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ કે કોઈ અપરાધ વિના તેમના કેસ પકડીને વપુષ્માને તેમની હત્યા કરી. એવી સ્થિતિમાં તમે તે જ કાર્ય કરો જેથી તમારા ધર્મનો લોપ ન થાય. આથી વિશેષ મારે કંઈ કહેવું નથી, કેમ કે હું તપસ્વીની છું. તમારા મંત્રી વીર તથા બધા શસ્ત્રોના જ્ઞાતા છે, તે બધાની સાથે વિચાર કરીને આ સમયે કરવું ઉચિત હોય તે કરો. પોતાના પિતા શક્તિને રાક્ષસના હાથે મરાઈ ગયેલા સાંભળીને મહર્ષિ પરાશરે સમસ્ત રાક્ષસ કુળને અગ્નિકુંડમાં હોમીને ભસ્મ કરી દીધા હતા. હું તો એવું માનું છું કે તમારા પિતા નહીં, તમે માર્યા ગયા. તેમની ઉપર નહીં, તમારા ઉપર તે તલવાર પડી છે. આ તમારી જ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હવે તમારે ભૃત્ય કુટુંબ અને બંધુ બાંધવો સહિત વપુષ્માન પ્રત્યે જે વર્તાવ કરવો યોગ્ય હોય તે કરો. આ પ્રમાણે સંદેશ આપીને ઇન્દ્રસેનાએ શુદ્ર તપસ્વીને વિદાય કર્યો અને સ્વયં પતિના શરીરને ખોળામાં લઈને તેઓ અગ્નિમાં પ્રવેશ કરી ગયા. ઇન્દ્રસેનાની આજ્ઞાથી શુદ્ર તાપસે ત્યાં જઈને દમને તેમના પિતાના મરાઈ જવાના સમાચાર કહ્યા. આ સાંભળીને દમ ક્રોધથી બળી ઉઠ્યો. જેમ ઘી નાખવાથી અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે, તે જ પ્રમાણે દમ ક્રોધાગ્નિથી બળીને હાથ ઘસવા લાગ્યા અને આ પ્રમાણે બોલ્યા, ઓહ, મુજ પુત્રના જીવતે જીવ નૃશંસ વપુષ્માને મારા પિતાને અનાથની જેમ મારી નાખ્યા અને આ પ્રમાણે મારા કુળનું અપમાન કર્યું. જો હું બેસીને શોક મનાવું અથવા ક્ષમા કરી દઉં તો આ મારી નપુંસકતા છે. દુષ્ટનું દમન અને સાધુ પુરુષોનું પાલન આ જ મારું કર્તવ્ય છે. મારા પિતાને મારનાર શત્રુ જો જીવિત છે તો હવે હાથ કહીને બહુ વિલાપ કરવાથી શું થશે? આ સમયે જે કરવું આવશ્યક છે તે જ હું કરીશ. તે કાયર પાપી તેમજ દુષ્ટ દક્ષિણ નિવાસી શત્રુને યુદ્ધમાં મારીને સંપૂર્ણ પૃથ્વીનું રાજ ભોગવીશ. જો તેને ન મારી શક્યો તો સ્વયં અગ્નિમાં પ્રવેશ કરી જઈશ. જો દેવરાજ ઇન્દ્ર હાથમાં વજ્ર લઈને સ્વયં યુદ્ધમાં પધારે, ભયંકર દંડ લઈને સાક્ષાત યમરાજ પણ ક્રોધપૂર્વક આવી જાય, કુબેર વરુણ અને સૂર્ય પણ વપુષ્માનની રક્ષાનો યત્ન કરે તો પણ હું મારા તીક્ષ્ણ બાણોથી તેમનો વધ કરી નાખીશ. જે નિયત આત્મા નિર્દોષ વનવાસી આપમેળે પડી ગયેલા ફળોનો આહાર કરનાર તથા સર્વ પ્રાણીઓના મિત્ર હતા, આવા મારા પિતાને મારા જેવા શક્તિશાળી પુત્રના હોવા છતાં હિંસા કરી છે. તેના માંસ અને રક્તથી આજે ગીધ તૃપ્ત થાય. આવી પ્રતિજ્ઞા કરીને નરિશ્ચંત કુમાર દમે મંત્રીઓ તથા પુરોહિતોને બોલાવીને કહ્યું, શુદ્ર તપસ્વીએ જે સમાચાર કહ્યા છે તે તમે સાંભળ્યા હશે. પિતાજી તો સ્વર્ગધામમાં ચાલ્યા ગયા, હવે મારા માટે જે ઉચિત હોય તે કહો, આજે હું તે જ કરીશ. જેના માટે મારી માતાએ આજ્ઞા આપી છે, હાથી ઘોડા રથ અને પાયદળ સહિત ચતુરંગીની સેના તૈયાર કરો. પિતાના વેરનો બદલો લીધા વિના, પિતાના હત્યારાના પ્રાણ લીધા વિના તથા માતાની આજ્ઞાનું પાલન કર્યા વિના મને જીવિત રહેવાનો ઉત્સાહ નથી. રાજાની આ વાત સાંભળીને ખિન્ન મનના મંત્રીઓએ સેવકો અને વાહનો સહિત સેનાને કૂચ માટે તૈયાર કર્યા અને ત્રિકાળ વેતા પુરોહિતના આશીર્વાદ લઈને બધા લોકો તલવાર, શક્તિ અને રૃષ્ટિ લઈને નગરની બહાર આવ્યા. મહારાજ દમ નાગરાજની જેમ ફૂફાડા મારતા વપુષ્માન તરફ ચાલ્યા. તેમણે વપુષ્માનના સીમારક્ષકો તથા સામંતોનો વધ કરતા બહુ વેગપૂર્વક દક્ષિણ દિશામાં ચઢાઈ કરી. સ્ક્રંદ કુમાર વપુષ્માને આ સમાચાર મળી ગયા કે દમ સૈન્યબળ સાથે આવી રહ્યો છે. આ સાંભળીને તેના મનમાં સહેજ પણ ભય ઉત્પન્ન થયો. તેણે પણ પોતાની સેનાને તૈયાર થવાનો આદેશ આપ્યો અને નગરની બહાર આવીને દમની પાસે દૂત મોકલ્યો. દૂતે ત્યાં જઈને કહ્યું, ક્ષત્રિય ધમ, તું શીઘ્રતાપૂર્વક મારી પાસે આવ, નરિશ્ચંદ તેની સ્ત્રી સાથે તારી પ્રતીક્ષા કરે છે. મારી ભુજાઓથી છૂટેલા બાણ જે શાન પર ચડાવીને બહુ તીક્ષ્ણ કરેલા છે તારા શરીરમાં ઘૂસીને તારું રક્તપાન કરશે. દૂતની કહેલી બધી વાતો સાંભળીને દમે પોતાના પૂર્વોક્ત પ્રતિજ્ઞાનું પુનઃ સ્મરણ કર્યું અને સર્પની જેમ ફૂફાડા મારીને વેગથી આગળ વધ્યા. કુંડિનપુરની પાસે પહોંચીને દમે વપુષ્માનને યુદ્ધ માટે લલકાર્યો. પછી તો બંનેમાં ભયંકર સંગ્રામ શરૂ થયો. રથી રથ સવારની સાથે, હાથી સવારની સાથે અને ઘોડેસવારની સાથે લડવા લાગ્યા. આ પ્રમાણે સમસ્ત દેવતાઓ, સિદ્ધો અને ગંધર્વો વગેરેની સામે બંને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે દમ ક્રોધપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા તે સમયે પૃથ્વી ધ્રુજવા લાગી. કોઈ હાથી સવાર, રથી અથવા ઘોડેસવાર એવો ન હતો જે દમના બાણ સહી શકે. ત્યાર પછી વપુષ્માનનો સેનાપતિ દમ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દમે પોતાના બાણોથી તેની છાતીમાં ઊંડો ઘા કરવાથી તે પોતાના પ્રાણ ગુમાવી બેઠો. સેનાપતિના મૃત્યુથી રાજા સહિત સંપૂર્ણ સેનામાં નાશભાગ શરૂ થઈ ગઈ. ત્યારે દમે કહ્યું, ઓ દૃષ્ટ, તું મારા તપસ્વી પિતાનો, જેમના હાથમાં કોઈ શસ્ત્ર ન હતું, અકારણ વધ કરીને ક્યાં ભાગીને જઈ રહ્યો છે? જો ક્ષત્રિય છે તો પાછો આવો. ત્યારે વપુષ્માન પોતાના નાના ભાઈ સાથે પાછો આવ્યો. સાથે તેના પુત્ર, સંબંધી તથા બંધુ બાંધવ પણ હતા. રથ પર આરૂઢ થઈને દમ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દમ પોતાના પિતાના વધથી ક્રોધિત થઈ રહ્યા હતા. તેમણે વપુષ્માનના બધા બાણ કાપી નાખ્યા અને તેના અંગ પ્રત્યાંગને વિંધી નાખ્યું. પછી એક બાણ મારીને તેના સાતે પુત્રો, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રોને યમરાજને ત્યાં પહોંચાડી દીધા. પુત્રો અને ભાઈઓના મરાઈ જવાથી વપુષ્માનને ભારે ક્રોધ થયો અને તે પોતાના તીક્ષ્ણ બાણો સાથે દમ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દમે તેના બાણ કાપી નાખ્યા અને તેણે પણ દમના બાણોના ટુકડે ટુકડા કરી નાખ્યા. બંને ક્રોધપૂર્વક એકબીજાને મારી નાખવાની ઈચ્છાથી યુદ્ધ કરી રહ્યા હતા. પરસ્પરના બાણોથી બંનેના ધનુષ્ય કપાઈ ગયા. પછી બંને તલવારો હાથમાં લઈને પેંતરા બદલવા લાગ્યા. દમે શણવાર પોતાના મૃત્યુ પામેલા પિતાનું ધ્યાન કર્યું. પછી દોડીને વપુષ્માનના વાળ પકડી લીધા. ત્યાર પછી તેને ધરતી પર પટકીને એક પગથી તેનું ગળું દબાવી દીધું અને પોતાની ભુજા ઉઠાવીને કહ્યું, સમસ્ત દેવતા મનુષ્ય સિદ્ધો અને નાગ જુએ હું આ નીચ ક્ષત્રિય વપુષ્માનની છાતી ચીરી નાખું છું. આમ કહીને દમે પોતાની તલવારથી તેની છાતી ચીરી નાખી. આ પ્રમાણે પોતાના પિતાના વેરનો બદલો લઈને તેઓ પોતાના નગરમાં આવી ગયા. સૂર્યવંશના રાજા આવા જ પરાક્રમી થયા. એમના સિવાય પણ અનેક સુરવીર વિદ્વાન યજ્ઞ કરતા અને ધર્મજ્ઞ રાજા થઈ ગયા છે. તે બધા વેદાંગના પારંગત પંડિત હતા. હું તેમની ગણતરી કરવામાં અસમર્થ છું. આ બધા રાજાઓના ચરિત્ર શ્રવણ કરીને મનુષ્યો પાપ મુક્ત થઈ જાય છે. અધ્યાય 64 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.